આ ચક્રમાં જોઈ બુદ્ધિ ના રહે. હજી ઘણી વખત આપણે ધાર્યું કરવા ના દે, પાછું મન છે અવળું બતાવે, પછી ફોર્સ એનો ઓછો થઈ જાય. કોક અવળું બતાવે તો આપણને શું કહેવાય, કોક બતાવે એ તો મન તો કાલે હાર કે પહેવાનું કે એના પર રિઝલ્ટ તો ખબર આવે ને, એના પરિણામો આપણને ખબર પડે ને. આ દશા ઉત્પન્ન થશે પરિણીશું તો એ વિચારો એની સાથે એની તરત જ આવે છે કે આ બધી ઉપાધિ છે, આ ફસાઈશું, એટલે એ વિચાર પછી ટકતો નથી. બીજી બધી બાબતમાં વિજ્ઞાની ઉપદેશ આપવા નહીં આપડી વાંચી સમજે, પોતાના જે અનુકૂળ આવે તે કરે. કેટલાક વૃક્ષ છે આત્મા સાથે હૃદય ની નહીં અંદર બેઠેલો, કેટલાક લોકો આખા શરીર માં છે, કેટલાક લોકો આમ કે છે, કેમ કે તમે સ્વાને ભટકો જોયા ના હોય અને ચેસન કુતરી આપડે હંમેશા આવતા હોય, પણ ઓળખા વિશે બોલાય કે તમે રાજા આવો નકા બોલાય. આયુર્વેદિક દવાખાનું રેકોર્ડ વાગે છે. બધા રેકર્ડ રાખે શું બોલે, જેટલું બોલે એટલી બધી રેકર્ડ ચાલે, એટલી બધી મશીનરી રેકર્ડ રાખે શું. લોકો બોલ્યો એ બોલ્યો એ ભગવાન, અરે ભગવાન શું બોલે, અરે બોલે તો આવું કઠોળ છે બોલે, કઠોળ બોલતો હશે આવું. લોકો કહ્યું ભગવાન બોલે છે એટલે તમારું શું નામ? પ્રમોદ. પ્રમોદ તરીકે પ્રમોદ તો છે ને, આનંદમાં જોઈએ, આનંદમાં જોઈએ છે. હા હું ક્યાં કઉ છું કે આનંદ વધશે, આનંદ ગામમાં પેલા આનંદ જાય છે. ખરેખર પ્રબોધ નહી, પ્રબોધ તો ત્રણ નામ છે, પ્રબોધ ત્યાં કઈ નું ઓળખો સાદ. તમે કોણ બોલાવે કઈ ને ઓળખવાનું સાધન નામ આપેલું, પ્રબોધ પોતે કોણ છે જાણું ના દે, તમે જાણ બેઠો ને. ભાઈ કે છે એનો રસ્તો શોધવાનો ને. જાણવા પોતે કોણ છું જાણવા માટે નો રસ્તો શોધવાનો ને એમ ક્યારે જશે માર્ગદર્શક મળે ત્યારે નહી તો અટવાનું છે. થોડું અનુભવીએ પછી ખ્યાલ આવે છે, અનુભવીએ પછી ખ્યાલ આવે. બધા અનુભવી ખ્યાલ કરતા હોય ને ચોથી પડે તો ફતે ફતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ માં છે. એને એ થાય આપણને અનુભવ તાન માં રહેવાનું નહી તો તાન નો ખ્યાલ જો તમે રાખશો તો ભગવત આનંદ ચાલ્યો જશે. એ મેં તેમાંથી બહુ લીધો. આપે જે સૂચના કરી કે આ તો તાલ માં એટલે હું સમજો મકો દાદાજી આમ કે છે કે હવે તું તાલમાં ના રહી એની મેળે બધો આનંદ લેવા લાગે. તાલમાં જ હોય ઘણી બધી કેફ ના રહેવો છે. હા કોક આવું ખેતી જાય ત્યારે મજા ના આવે. પછી ધંધો જોઈ દેવો પડે. પણ દાદા ગાનાર જયારે એ પ્રમાણે ગાય છે અને એક ખ્યાલ એવો રાખે કે હું તો એક માત્ર વેસમ છું, વાચિંત્ર છું અને ગાનાર તો બીજો છે. તમામ જો કેન્દ્રિત થાય એમાં તો એનો ભગવદ આનંદ મળે કે ના મળે? આમ હું નથી ગાતો એ પ્રમાણે માણસ રાખે પોતાના આનંદ ને એને આનંદ કે છે લોકો પણ એ મસ્તી છે ઉતરી જાય એક તાન મસ્તી છોકરા બધું વિસ્તું એટલે એવો આનંદ આવે. આનંદ ક્યાંથી આવે છે જગત વિકૃત કરાવે એવી કોઈ પણ ચીજ પકડો એટલે તમને આનંદ આવે. જગત ની સ્મૃતિ એ તમને દુઃખદાયી છે. જગત ની સ્મૃતિ એ દુઃખદાયક વિકૃત કરાવે વિકૃત કરવા માટે તબલી કમાવો ભલે તમારો અગર આમ આવાજ ચાલે ગાવ ખૂબ મોટે થી મંત્ર બોલે મંત્ર બોલો મોટે થી હા દરેક જગત થી વિસ્તૃતિ અને અમે સમાધિ કહીએ છીએ. જગત વિસ્તૃતિ ગાનારો જુદો ભગવાન છે એવી રીતના ગાઈએ તો કે અહમ રહેતો જ નથી. જેમ જેમ ઊંચો થાય છે ને તેમ પદ વધારે ભોગવે છે અહંકાર નું. અહંકાર નું પદ વધારે ભોગવે. હા, અહંકાર ને કે છે સુધા અહીંથી એટલે પછી પદ મોટું વધારે ભોગવે છે અહંકાર. કારણ કે પેલો અહંકાર ને કાઢી ગયો હતા એ અહંકાર છોડો છે. જો આ દાડો કે સવાર ના પોર માં મંત્રોચ્ચાર ઋષિ મુનિઓ ને એ બધા કરાવે છે ખરું, અને તે વખતે દીર્ઘ એ સ્વરે શાંતિ થાય. આવો બાકી એ કે છે ને કે પછી એવું બધા આ લોકો બધા સંત અહંકાર ને કરતો રહી છે. આ કોણ બોલે છે? પછી એને કાઢી કોણ બોલે છે? બે જાય પછી જ્યાં સુધી જ્ઞાન હોય ને એવું સુધાર પડતું હોય ને ત્યાં સુધી અહમ ધર્યા રહે ને. અહીં કોઈ ગયો અહીં કોઈ ગયો ખૂણા પહે ગમે તો ખૂણા પહે જાય પણ એ ધરે કે ધર્યા કરે કે અને તું શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા ને કહે કે હવે તું કાર્ય કર. ના, એવું ના, હું શુદ્ધાત્મા છું. તું શુદ્ધાત્મા નહીં, તું સિદ્ધાર્થ કરે એટલે હું તું અહંકાર ઉભો રહ્યો. એટલે હું સિદ્ધાર્થ આપડે જ્ઞાન આપ્યું ને. હું હવે એ સિદ્ધાર્થમાં બોલે અને એ ગાય તો શું વાંધો? હા, સિદ્ધાર્થનો ભાવ જો બોલે ઘણો વાંધો ને. સિદ્ધાર્થનો ભાવ તો બોલો પણ વધે ને. બોલો તો કઈ વાંધો નહીં. ના, તમે થી ગાવતો કારણ કે બધું નીકાળી ગયો. જગત મન ની મસ્તી માં છે. જગત મન એ મસ્તી હતા હતા પણ આ આત્મા નું હું સિદ્ધાર્થમાં થયું ત્યાંથી આ જે મસ્તી આ જે બોલે એ બધું નીકાળી લાવો. નીકાળી પણ દાદા એ નિકાલ ની બાબતે ગણા ને આનંદ એવો આપે છે. આપે છે ચોક્કસ. એ આનંદ કોઈ નિકાલ કેવાય નઈ. જેને જ્ઞાન નથી લીધું એને નિકાલ કેવાય કેમ કે નિકાલ નિકાલ તો એને દુકાન સારી નાખીને હોય છે, એને દુકાન ચાલુ કરી, દુકાન ચાલુ કરી છે, તે જાય છે, દુકાન મોટી કરે છે, દુકાન મોટી કરે છે. નિકાલ તો કરે, દુકાન કાઢી નાખે, તમે આવડી મોટી દુકાન જો ને, વકીલ વાળી કાઢી નાખવા મળી ને તમે માલ વેચી જેનો કરો મારે આપી દીધો ને, જેનો હોય તેનો ગુરુદેવ પહોંચે, ગુરુદેવ યાદ રહે, અગર કોઈ ફરો યાદ કરીએ તો થાય એમને તો હતું, એમને બધા યાદ કર્યા વગર દાદા બધો જોયું છે. પાંચ દસ પછી સાંજે બહુ વખતે મેં ત્યાં બીજી વાત રહેવાની કે લગ્ન ની વાત કે બીજી કઈ ના થાય, મજા હજાર નથી. વધારે જ્ઞાનીઓ પેદા ના કરતા સમજ્યા, પણ કુદરત ના બાપુ શું થાય છે, જ્ઞાની જાય પાછળ બીજો ધંધે એવો કરે તો લોકો બહાર આવે છે. અને ક્યાં ખોટ છે, પણ કહે છે કે એક સાથે વધારે જ્ઞાનીઓ ના કરે, એક સાથે વધારે જ્ઞાનીઓ ના હોય તો વાંધો નહીં, પણ કુદરત ને ક્યાં ખોટ છે, એક જાય ને તરત બીજા જ્ઞાની આવતા હોય તો જ્ઞાનીઓ વધારે ના હોય એનો વાંધો નહીં, પણ એ જ્ઞાની હોય પછી તરત જ બીજા જ્ઞાની કેમ નથી, કુદરત ને ક્યાં ખોટ જવાની છે. તમને જ્ઞાની જરૂર છે, લોકો બસ પબ્લિક ના પૂછો છે, હજી જરૂર અમારા જ્ઞાની શું કામ છે, અમારે રસ્તો રસ્તો ભરાય, આ ખોટું કરીએ છીએ, ખરાબ થઈ જાય, સારું કરે સારું છે. લોકોને જરૂર ના પણ છે, લોકો હિંસા થાય ને મોક્ષે સુખશાંતિ તો પામે ને. આ લોકો દાદાબાજીઓ કરી થાય બધી છૂટે ને બિચારા. એ લોકો ને ખબર તો પડે કે આપડે ઠગાઈએ છીએ, ઠગાઈએ છીએ એ સમજણ તો પડે ને. સાચા જ્ઞાનીઓ થાય તો માણસ છે તમને નહીં ખબર નહીં. દરેક પાછા દરેક છે, મારનાર હોય અને મરનાર હોય, રિલેટિવ કરેક્ટ છે ને. રિલેટિવ કરેક્ટ છે ને. હા રિલેટિવ કરેક્ટ, રિયલ ને બધું રિલેટિવ કરે. આ સીધી કેમ રિલેટિવ કરે? દાદા નિર્લસ થઈ ગયું છે, એવું કેમ ચાલે? ડપોર ને થઈ ગયા ને, ક્રિયામાં રસ નથી એટલે અપ્રિય થઈ ગયા ને. અરે પણ ડપોર ને થઈ ગયા એમ શું? આત્મા થઈ ગયા, ક્રિયામાં રસ ના થઈ ગયા. કેટલા માણસ કેટલાક ને એવું દેખાય કે અમને સંસ્થામાં રસ નહીં, કારણ કે એ બધા મારા કરતા વધારે લાગી ગયા, ભાંગી શકે છે બધા. ભાઈ ભાઈ પછી કાઢ્યા પછી ફરી કાઢી બોલું પછી એમના પાર્ટનર હોય. આ જ્ઞાનથી જે દેખાય છે આ જ્ઞાનથી એ શાસ્ત્રમાં ન મળતું આવતું હોય તો શાસ્ત્ર નહીં બોલતું. આ જ્ઞાન થી જે દેખાય છે સાચો માં ભૂષિત થઈ છે, જ્ઞાન એટલે જ્ઞાન જ્ઞાન થાય છે અત્યારે થઈ જાય. અને આ વિજ્ઞાન વિજ્ઞાન આત્મા દૂર કરે અને જ્ઞાન ને મન કરવું કરે. બહાર જે જ્ઞાન છે એને મન કરવું, વિજ્ઞાન ને આત્મા અને મન કરવું કરે ત્યારે એને એ થઈ જાય, મસ્તી ઉભી થાય. મસ્તી આપે એમાં કહ્યું ને, નટુકાકા પૂછે છે આપે કહ્યું ને કે આ જ્ઞાન મળ્યા પછી પાંચ આજ્ઞામાં રહેતો હોય તો એ આ જ્ઞાન થી જુએ તો એને શાસ્ત્ર ને મળતું ના આવે તો એ શાસ્ત્ર ભૂલ વાળું છે. તો કે આમાં આ જ્ઞાન થી શું જોવાનું હોય? એમ જ્ઞાન થી શું જોવાનું હોય? જ્ઞાન થી દેખાય તમને પૂછો ને જવાબ આપો છો. જ્ઞાન થી દેખાય આપણે જવાબ આપો છો જ્ઞાન દેખાય. મારા એ થયું તમારી જે વાણી છે એટલે નાની વાણી થઈ ને, નાની ની વાણી થઈ ને. હા વાણી પણ એ ખરેખર જ્ઞાન છે. શાસ્ત્ર નું જો નતું ના આવતું હોય શાસ્ત્ર ની આટલી સર પાંચ હિન્દી પાંચ બધાને ખબર પડે આપડે માટે. સમજવાની વાત ચૂકી છે, પણ વાત જો સમજાઈ ગઈ તો પછી જાણકારી વિભાગ ઓછો વધતો હોય તો પછી જાણકારી વિભાગ વસ્તુ સમજાઈ ગઈ એક વખતે, પછી કોઈ શાસ્ત્ર ની વાત છે તે ના પણ જાણતો હોય, જરૂર નથી. આત્મા જાણ્યા પછી શાસ્ત્ર આત્મા જાણ્યા પછી શાસ્ત્ર પુસ્તક વાંચવા ના થયું. બહુ જયારે વાંચ્યા પુસ્તક વાંચ્યા ને તમને કે પુસ્તક વાંચ્યા છે પુસ્તક નો ભોગ છે બતાવે પુસ્તક એ ખોટું નથી, સાધન છે, સાધન છે તે શાંતિ કી કાયમ હશે એ એના જે છે નથી, બધી બધી બહુ ચીજો હોય સાધન. એમાં આગળના અનુભવી ને પુરુષ નું વચન છે સાધન છે. અહંકાર તમે બે વખત શું વાપર્યું, બે વખત શું વાપર્યું અહંકાર આત્મા પ્રતિષ્ઠિત આત્મા કરાવે છે. આપે કહ્યું ને કે અહંકાર પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠિત આત્મા ઉભો કરે છે, કે બે વાર આત્મા શું કહ્યું? અહંકાર છે પ્રતિષ્ઠિત આત્મા છે, પ્રતિષ્ઠા કરે છે હું કરું નહીં, પ્રતિષ્ઠા ઉભી કરી પ્રતિષ્ઠા બંધ કરાવી છે, ચાર સાથે બંધ કરાવી છે, પ્રતિષ્ઠા બંધ થાય છે, હું કરતા જે કોઈ રહેશે અને મારું તે કોઈ રહેશે, પ્રતિષ્ઠા સાથે બંધ થઈ જાય છે. એટલે આપડે ચાર સાથે બંધ થાય છે, પ્રતિષ્ઠા બંધ થાય એટલે થઈ ગયું બધું, નવ સંસાર ઉભો થતો, નવ સંસાર ઉભો થતો બંધ થઈ ગયો. અને પછી દાદા એ જે વિભાગ જે રહ્યો તેને જે આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગાઈએ છીએ જે છે એનો નિકાલ કરીએ, નિકાલ કરીએ એટલે એ પછી એ નિકાલ થવા માટે જ આવ્યો છે, નિકાલ કરવા નિકાલ થવા માટે આવ્યો એ નિશ્ચેતન ચેતન એમાં દખલ કરે ને એ નિશ્ચેતન ચેતન ના નિશ્ચેતન ચેતન નહીં એ મજદાર અહંકાર મજદાર મજદાર અહંકાર એમાં દખલ કરી નિકાલ થવા માટે જાય એટલે દાદા પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડે એની અંદર જો કોઈ પણ પ્રકારની જે દખલ ના કરે તો એની મેં સમય છે ગરમ થઈ જાય, દખલ કરે છે દખલ કરે તો તેની અંદર દખલ થાય, દખલ પાછો અહંકાર છે, મજા અહંકાર દખલ કરે છે અને તે મજા અહંકાર ને બુદ્ધિ છે તેને કપડા આવે છે રાઉન્ડ બહુ પહેલો બીજું કોણ પ્રતિષ્ઠા થયેલો જ છે, પછી એનો આજે પ્રતિષ્ઠા થયેલો જ છે, થયેલો કે ના થયેલા થવાયેલો નથી, થતી નથી થયેલો અને થયેલો છે, જેવું માને એવું છે એ માન્યતા તૂટી જાય કશું પૈસા બધા બે બાજુ પૈસા લઈને માને એકાંતિક લઈ જાય એટલે વિરોધાભાસ લાગે એકાંતિક લઈ જાય છે પણ એ આદિ નથી કાંત નથી અનાદિ અને ગ્રાઉન્ડ અને આદિ અને અંત મને શબ્દો રાખની સમજ પડે નહીં પડતું તમે આટલું ભાઈ સારી કોને કહેવાય દાદા એ કોને એને બહુ પ્રશ્નો થાય છે એ જોણેશ્વરભાઈ સાહેબ ને ખુબ પ્રશ્નો થાય છે પણ પૂછતા નથી પ્રશ્ન ઉભા ના થાય તો અહીંયા અમારી જરૂર જ ના રહે આ પ્રશ્ન વાળી જગ્યા જ નહીં સમજી ગયો ને એટલે પ્રશ્ન ના રહેતા જો કોઈ પણ સમજી ગયો હોય તો પ્રશ્ન નથી અને જો કાચું સમજી તો પ્રશ્ન નથી પ્રશ્ન જરૂર નહી આ તો એક્ઝેક્ટલી વસ્તુ વિજ્ઞાન નો પ્રશ્ન પૂછવાનો કેવા હોય પછી આપડે કહ્યું કે આ પ્રશ્ન દબાવી દેવું એટલે તમારે લાઈટ થશે એ બટન બધું બીજું બટન ભૂલથી દબાવી પણ ખબર નથી આ તો વિજ્ઞાન છે પોતાના પ્રશ્ન પ્રશ્ન જો દાદા ઉભો જ ના થતો હોય ઉભો જ ના થતો તમારે સત્સંગ કહેવાનું ના રહ્યું અમારે આવવાનું ના રહ્યું એ કોઈ થાય છે એ બધું આ વિજ્ઞાન પ્રશ્ન વિજ્ઞાન એટલે વિજ્ઞાન પણ એ બધું બુદ્ધિ દેખાડે બુદ્ધિ દખલ કરાવે હેરાન કરે આ એક પાંચ આજ્ઞા પાડે કશું કરવાનું રહેતું વ્યવસ્થિત એટલું સમજે તો બહુ વ્યવસ્થિત એ બધું સદસ્ય પૂછી પૂછી બધું સદસ્ય થયા બીજા બધા પૂછાય છે એટલે બીજા કાચું પડી જાય અમુક કાચું નહીં પડે બધા પગથિયે તો એ લખે જાય પ્રશ્ન જ ઉભો નતો આવો તમે બોલતા નથી એટલે અમારે મૂંઝવણ થઈ ગઈ પ્રશ્નો પ્રશ્નો નતા પૂછતા શબ્દો ના અર્થ પૂછતા લોકો એમ કે તમારી પાસે આવીને કે અમારી શાંતિ તમે પૂછો કે શા માટે પૂછો છો તો કે શાંતિ ખોઈએ છીએ શાંતિ જોઈએ છે પેલા અશાંતિ ક્યાં છે એ જાણવું પડે ને હવે આ તમે પૂછાવડાય મને પૂછે ને શું થાય છે ક્યાં મને પૂછો ને અશાંતિ નું પ્રતિક હોય હું અશાંતિ નું પ્રતિક મને પૂછવું છે મનની જે પ્રક્રિયાઓ આખી બધી એને હિસાબે શાંતિ ખોવાની કહે અને શાંતિ મળે નહી અશાંતિ ની વાત જ ક્યાં હા ખબર નહી અશાંતિ ઉભી કરેલી હોય શાંતિ થાય હા જ્ઞાન મળ્યા પછી જો અશાંતિ થઈ ગઈ હોય તો ઉભી જાય જ્ઞાન જ્ઞાન જ ઈચ્છા શાંતિ જો પોતે ઉભી કરે છે જે લોકોને અશાંતિ હોય તેને આપવું મારી પાસે શું કહ્યું સાદા જ્ઞાન પોતે જ આનંદ આવે એટલે આમાં અશાંતિ આવે છે એમ કે છે કે અહિયાં બધા જે આવે છે એ બધા કે છે કે અમારે શાંતિ જોઈએ છે તો કે એ પોતે અશાંત છે જો અશાંતિ ને જાણે તો પછી કે છે કે શાંતિ ખોળે કે છે એટલે અશાંતિ શું છે એને ખબર છે એમ એમનું પૂછવું છે પેલું અશાંતિ ને જાણે ના એટલે કે નવા આવે છે ઘણા લોકો આવે છે નવા એ લોકો પહેલો પ્રશ્ન પૂછે છે કે મારે શાંતિ અશાંતિ એ લોકો અશાંતિ ને જાણે છે અશાંતિ ને જાણે તો પછી શાંતિ ખોળે એમ પેલા અશાંતિ જાણે છે એ લોકો એમ કેવા માંગે અશાંતિ નોન છોકરી જોણ એમાં નવું શું છે એમાં કઈ વિજ્ઞાન ની જરૂર નથી નોન છોકરો અશાંતિ થાય જોણ અશાંતિ બધા જાણે જે મોટા ગણાતા હોય તે એનું ગ્રુપ આપે એ એવું કે છે કે અશાંતિ આપી ને આખું શાંતિ છે જ કઈ અશાંતિ ની વાત કરે હોય શકે જે આપણે બધું ખાલી ગુટવાળો હોય ત્યારે મનમાં બુદ્ધિ નો ગુટવાળો હોય ને તો એ અશાંતિ ના હોય પણ ગુટરાય ટકો પસંદ થાય અશાંતિ હોય ચિંતા તો બધું થઈ ગઈ ચિંતા ના થયા પછી અશાંતિ પડે એ આપણી વાત મહાત્મા અને કોઈ વિજ્ઞાન એવું નથી કે જેના ચિંતા બંધાય એવું કોઈ વિજ્ઞાન એ નહીં આવે ચિંતા બનશે એટલે અશાંતિ બોલાય નહીં ત્યાં ચિંતા એટલે મોટી ઉપાધિ હોય ચિંતા બીજી પછી અશાંતિ થયા ગરમી લાગીને અશાંતિ થઈ એ ખરા એવું બધી ગણતરી ઘણા જેવી ચીજ ના છે પૂછું કશું નથી પહેલી વાર જ આવે છે મહેન્દ્રભાઈ જોશી મહેન્દ્રભાઈ જોશી ખરેખર મહેન્દ્રભાઈ છે નામ પાડી છે એટલે બધા મહેન્દ્રભાઈ નામ પાડે ને ઓળખાણ સાધન એ ખાલી ઓળખાણ સાધન શું કરે સંસારી દુઃખ જોયેલું ખરું સંસારી દુઃખ જોયેલું ખરું પછી બધા નોર્મલી બધાને આવે છે એ મને આવે છે દુઃખ. કેમ કયા કારણ થી આવે છે? કયા કાર્ય થી આવે? ખબર નથી કે છે. તપાસ તો કરી ક્યાંથી આવે છે, કયા કાયદાથી આવે છે, શું તમારો ગુનો છે? તપાસ કરી નથી. કેમ લાગે? કોઈ કાયદા આવે ભૂખ દુઃખ આવે નહીં? મેં તો કોઈ પ્રયત્ન કર્યો નથી તપાસ કરવાનો. કે મેં તો કોઈ પ્રયત્ન કર્યો નથી તપાસ કરવાનો. હે, તપાસ કરવાનો મેં કોઈ પ્રયત્ન કર્યો નથી. કરવું જોઈએ ના કરી દે. આ દુખાવો છે ન્યાય છે કે અન્યાય છે? ન્યાય હશે. હા, એટલે હવે આ દુખાવો એ ન્યાય છે અન્યાય નથી? શું ભૂલો થઈ છે ત્યાં ન્યાય થયેલો? તેનાથી જે બધા ભૂલો થઈ હોય એ બધી ભૂલો ના પરિણામ એક ભૂલ મોટી એક હું કોણ છું ના કરું ત્યારે એની બધી ભૂલો તૈયાર કરે છે. જેમ એક માણસ કેરી હતો, કેરી સરકારનો, અને કેરી જેલ છોડી નાખી ગયો એટલે પછી જેટલું કરે બધી ભૂલો. પછી ન્યાય કરવાના જે જે કરે બધી ભૂલો, કારણ કે એ તો જેલ છોડી. જેલમાં છે તેવા ન્યાય કરવા જેવો કરો માણસ, જેલ છોડી. એ રીતે આપણે કોણ કે જાય નહીં એટલે બધી જ ભૂલો ત્યાં છે. કાલે આવે તો જાય ના દર્શન જવા છે? ભાઈ ત્યાગવાદ એટલે શું પૂછે છે? નવ કર્મો માં ત્યાગવાદ આવે છે ને, ત્યાગવાદ વાણી, ત્યાગવાદ વર્તન અને ત્યાગવાદ મનન, તે અર્થ પૂછે છે. કોઈનું સત્યનું પ્રમાણ નથી ભાઈ, એ નવકાર દરવાણી કે કોઈના સત્ય નું પ્રમાણ ના દુભાય. દરેક નો સત્ય જુદા જુદા હોય, કોઈના સત્ય નું પ્રમાણ ના દુભાય એ નવકાર દરવાણી. દરેક નો સત્ય જુદા જુદા હોય ને દરેક કોઈના સત્ય નું પ્રમાણ ના દુભાય એવી રીતે વાણી બોલે અદવાણી. દરેક નો સત્ય જુદા હોય એ સીધું, પણ આપણે એવું બોલીએ કે એના સત્ય ને ઠીક થાય અને દુઃખ ના થાય. બે જણ નું જુદું જુદું સત્ય હોય, બે જણ નું જુદું જુદું સત્ય હોય અને આપણે એકનું પ્રમાણ, એકનું સત્ય નું પ્રમાણ સાચવા જઈએ તો બીજા નું પ્રમાણ ના સચવાય. સત્ય એની માન્યતા પ્રમાણે પણ એને એનું બીજું હોય તેવું જુદું હોય. સત્ય તો એક જ પ્રકારનું હોય પણ એની બીજી જે માન્યતાઓ છે ને તેવું વિચેલું હોય. બીજી માન્યતાઓ હોય પણ એ સત્યને એને જરા એ ન થવું જોઈએ એનો ભાર. એના માનેલા સત્યનો ભાર નથી. બીજા દોસ્તો કહીએ દોસ્તો બંને કોઈ સત્ય નું પ્રમાણ નથી ભાઈ. બીજા નેપો ના